આપણે અત્યારે આ કંટ્રોલ ના કરવું ખાવા જ પડે છે ને હરેલા નહીં તેમાંથી પાછી કચરા તોલકારે છે કે લગ્ની લાગે છે એમનો પછી ભ્રમ ભૂલીએ જ નહીં આપણે આપણે ભૂલવા માંગીએ તો ના ભૂલાય એમનો આમ સદન કહેવાય કેવું આ તો ભ્રમ છે ભૂલના ના હોય આખા ભ્રમ શું છે એનું શબ્દ વર્ણન એના ગુણધર્મથી ઓળખવાનું છે અને આત્મા નાનકમાં એક થઈ ગયા છે મેં જ્ઞાનથી એ જ્ઞાની પણ સીધા પાડી દે પાપ જોઈ ને અનંત અવતારના ભેવા ભેવા પાપના પરમાણુ થયા કે ત્યારે તો નહીં એ પોતે ભણ એને યાદ રહે ને તો સ્મૃતિ કેમ રહે નિરંતર લક્ષ રહે કેવું નિરંતર રહેશે તમે નિરંતર લક્ષ હજી તો બહુ પરિચય નહીં છે બહુ પરિચય લે છે જ્ઞાની પુરુષ હોય તો જ અજ્ઞાન રસી ગયા છે જ્ઞાની પુરુષ હોતા નથી કોક આવે આ બધા જે જ્ઞાની કેવડાવતા હોય ને એ બધા કલ્ચર મોતી છે એની એને તો પહેરવાને તો કમવા ના લાગે પણ દવા એ ના થાય કેવું દવા કરી મારે જાય મોતી પસંદ કરી હોય ને કલ્ચર મોતી છે મારે જ્ઞાની પુરુષ વધારે હોતા નથી છોકરો હોય ત્યારે અજ્ઞાન જાય નહીં તો હજી શું કહ્યું હતું વેદાંતિયાને એમ કહ્યું કે તમે મય વિક્ષેપ કર્યા કરો અને જૈનોને એમ કહ્યું તમે રાગદ્વેષ કર્યા કરો અજ્ઞાન દેવનું પામન છે કેવું છે આ લોકોને મય વિક્ષેપને જ્ઞાન કહ્યું પેલા લોકોને રાગદ્વેષ જ્ઞાન કહ્યું અજ્ઞાન બંને બાબતમાં કોમન છે બંનેનામાં પેલા બે શબ્દો ડિફરન્સ છે એ ડિફરન્સ એના ડેવલપમેન્ટ ના આધારે છે પણ મળ વિક્ષેપ કરવા માટે આ સાધુઓ બંધ્યા છે અને રાગદ્વેષ કરવા માટે આ સાધુઓ બંધ્યા છે શું કરવા માટે તારે વિચાર એવું છે આ બધું શીલ કરું છું તમે ડફોલ જે કરું છું કર્યા કે તમે હું તો જ્ઞાન પુરુષ હોય તારા પોલ પાડે જાડે ફરો છું તમને પોલ ઉડે એટલે આ કારણ કે શેના આધારે થાય છે પોતાનું ધાર્યું તે જણાવે છે ને આ જે નેચર સંચાલન છે ને તે બે વિભાગ પડી જાય છે તે ગયા અંતરમાં જે હારા ભાવ થયેલા હોય ને કોકને કોકને સુખ આપ્યા હોય ને એવું તે બધા જીવને સુખદાયી કર્યું હોય કોઈને હેરાન ના કર્યા હોય એ ભાવ જે એને પુણ્ય ભાવ કહેવામાં આવે છે શું પુણ્ય ભાવ એ એનું ફળ આવે ને ત્યારે આપણે ઈચ્છા પ્રમાણે બધું થયા કરે એટલે પેલો મોટો ફળ એમ મારું ધારેલું જ થાય છે ધારેલું જ થાય છે શું થાય ધારેલું એટલે પછી એનો કેપ વધતો જાય અને જયારે પછી પેલી લિંક આવી અને સ્વાગત ના સંજોગ બાજે નહીં એટલે પછી કે છે શું છે મારા ગ્રહ બદલાયા કે છે શું કે ગ્રહ બદલાયા મારા ગ્રહ શું બદલાયા તું બદલાયા છું ગ્રહો ટેલિંગ એની જગ્યા ઉપર છે એમને જ પગારો લેવા મળી હવે અત્યાર સુધી નતા બદલાતા ને ગ્રહ બદલાયા પણ શું કે મારા સંજોગો સારા નથી પેલા સંજોગો ના અધીન હતો તો એમ કહી દે કે પેલા સંજોગો ના અધીન આ બધું કર્યું છે કે એમ કે હવે મને ખબર પડે છે કે સંજોગો ને અધીન જ કરી દઉં તે પાસે પહોંચેલો રહેતો નથી કેવું સારું થયું તો સંજોગો ને અધીન થયું ને અને ખોટું થાય તે સંજોગો ને અધીન એ સંજોગો કુદરતનું કુદરતી તંત્ર સંચાલન છે અને રેગ્યુલેટર વર્લ્ડના આધારે થયા કરે છે કેવું દરેક જીવ અહીં રેગ્યુલેટર હોય છે તે રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ આધારે સંતોષ સંચાલન થયું છે પછી પછી કે છે ભગવાન રૂખ્યા છે નહીં તો પછી મારે ભાગ્ય બિલકુલ ખરાબ છે કે ઓફિસનો પાર્ટનર છે તો નલાય છે મારી લોકો ન લાગે કે તું તારી ન લાગી ખોરને હું તો હમણાં પાપમાં પાપ વધે છે આ આ મનુષ્ય શું કરે છે પાપમાં પાપ ગુણમાં તો કોક દ્વારા પાપ બદલે છે પણ પાપમાં પાપમાં તો નયા પાપ જ બદલે કારણ કે અવરા નવરા વિચારા અને કોકને આરોપ કરીને અમે પોતે ડાયવર્ટમરો પોતાની કોઈ ભૂલ તો દેખાય નહીં વાત તમને વ્યાજી લાગે છે ને પોતાની જાતને તો શું માની બેઠો હોય ચક્કર પાછો શું હોય મોટા મેજિસ્ટ્રેટ અને ઘેર છેડકાર તો નહીં તમારા હાથની સજા કરે એ વ્યાજી છે સજા કરે ખોટું નહીં કરતા પણ મારું કેમ થાય જાતને માની બેઠો ને કાઢી નાખી રોગ બધો આ તંત્ર સંચાલન તને જ્ઞાનિષ્ઠ બનાવ્યો છે, તો આપણે તંત્ર સંચાલન ઉપકાર માનવો અને ઉતારી પાડે ડિસમિસ કરે તો એ ઉપકાર માનવો આપણે. આપણું ફળ આપે છે, કોઈ ઉપરી નથી, કોઈ તમારામાં આડખીલી નથી, કોઈ માણસ ની તમારામાં હિત પણ નથી. જો એક જીવ ને બીજી જીવ હિત આપી શકે તો આ વર્લ્ડ ખોટું છે એમ કહી શકાય, સિદ્ધાંત તૂટી જાય છે. શું થાય છે? એક જીવ ને બીજો જીવ હિત પણ આપી શકે એટલી જો શક્તિ કોઈ ધરાવતો હોય તો આખા વર્લ્ડ નો સિદ્ધાંત બધા ફ્રેક્ચર થઈ જાય છે. કોઈ જીવ ને કોઈ જીવ કશું કરી શકે જ નહીં એવું સ્વતંત્ર જગત. કોઈ ઉપરી નહીં, બિલકુલ ઉપરી હોત તો મોક્ષ કોઈનો ના થાય. શું કહ્યું? હા, ઉપરી ઉપરી તો ઉપરી જ રહેવાનું. કેવું ઉપરી છે નહીં, અંડરહેન્ડ પણ કોઈ નથી. આ ઉપરી દેખાય છે તમારી ભૂલોને લઈને ઉપરી પણ તમને ભેગા થાય છે. ઉપરી કેવું? એક આરોપિત ભાવ, એ બ્લન્ડર્સ કહેવાય. એ બ્લન્ડર્સ ગયા ત્યાર પછી ભૂલો રહે, પણ તે બ્લન્ડર્સ ગયા પછી આપણે ઉપરી ભાવ બધું તૂટી જાય. ત્યાંથી સ્વતંત્ર થઈએ છીએ આપણે. તમને એમ લાગે ને આવે કઈ સ્વતંત્ર થયો એવું લાગે ને ના લાગે? હા, સ્વતંત્ર થાય એવું ભાન થાય. દાદા એકલા ઉપરી છે, દાદા તો બાળક જેવા છે, વળે નહીં કોઈ દાદા. જ્ઞાની પુરુષો બાબા જેવા હોય, કે નિર્દોષ હોય, બાબા જોડે વાતચીત કરે એને કશું એવું હોય નહીં. કારણ કે ઇગોઇઝમ ત્યાં બિલકુલ ખલાસ થઈ ગયેલો હોય. કેવું? ઇગોઇઝમ ખલાસ થઈ ગયો, ફૂલ સૂક્ષ્મ ને કારણ તૈયાર ખલાસ થઈ ગયેલા હોય. કેવું? ત્યારે જ્ઞાની પુરુષ કહેવાય. ત્યારે ત્યાં વર્લ્ડ ની બધી અજાયબી જોઈ શકે, એમના દર્શન માં આવે. કેવું? દર્શન માં આવે કે આ વર્લ્ડ કેવી રીતે બન્યું. ત્યાર પછી જાવું નિરપેક્ષ વાક્યો, નિરપેક્ષ સાપેક્ષ વગરના વાક્યો બોલી શકે. નિરપેક્ષ વાત સમજાવવા માટે સાપેક્ષ વાક્ય બોલે છે. કેવું? પણ તે ક્યારે બોલી શકાય? બીજા કોઈનું કામ નહીં, બંધાય શબ્દ શબ્દ બંધાય. મારું બોલેલું કોઈ માણસ નકલ કરે તો બંધાય. નકલ કરવા જેવી ચીજ ના અસલ જોઈશે, અસલ કપી જશે. અસલ જોઈએ એટલે આપણી પોતાની ભૂલો થી દરેક જીવ માત્ર બંધાયેલો છે. જે જીવ દુઃખ દે છે એ નિમિત્ત છે. મુઓ શું છે? નિમિત્ત. મારું પણ ગજવું કેમ કાપ્યું? હવે હમણાં પેલા કાપનારા કાપનારા ને દ્રષ્ટિબિંદુ આવેલું ભર્યું હોય, 360 degrees દ્રષ્ટિબિંદુ હશે ને, એમાં એને આ દ્રષ્ટિ આવી ઉભી રહી હોય કે આમ ગજમાં ગાપવામાં શું છે એવું એને દ્રષ્ટિ આવી ગઈ. તે દ્રષ્ટિબિંદુ ને પોતાનું હિતકારી માને, હંમેશા જેવું દ્રષ્ટિ દેખાય ને જેવું હિતકારી એવું જ કરે. ત્યારે એને શું નક્કી કર્યું? બસ હવે આ વેપાર બીજો કઈ ખબર નથી, આ વેપાર શું છે. હવે એને વેપાર મળે તો એને ખરાક તો હોય ને. તંત્ર નું સંચાલન કેવું છે કે એને ઘરાક ભેગા કરી આપે. ઘરાક ભેગા કરે તો કાયદેસર ના નહીં, ગેરકાયદેસર ના હોય. એનો હિસાબ આવી ગયો હોય તારે તાપીદાસ ને ભેગો કરી આપે. અને તાપીદાસ ને ભેગો ક્યારે કરે? પછી 4000 ને એક ગજમ હોય છે, ત્યારે 5000 ભેગો ના કરી હિસાબ હિસાબ હોય તો કમ્પ્લેટ હોય. 4000 એક આ ગજમ હોય મૂરખ બનતો લોકો આશ્વાસન આપશે અને પછી કે બેસતા નહીં આવડી શકે. મૂરખ ના દેખાશો કારણ કે આ તમારી ભૂલ છે. ભોગવો છો તમે અત્યારે તો એના હાથમાં રૂપિયા આવ્યા ની એટલે બેઠા ચા પાણી નીકળી તો બધું શું નથી કરતો. અત્યારે એ માણસ શું કરી રહ્યો છે કે એ ભોગવે તારે એની ભૂલ પકડાય. એ બજાર પકડાશે ત્યારે એની ભૂલ મે આજે પકડાઈ ગયા. શું થયું? તમારી ભૂલ કરેલી તે આજ તમે પકડાયા છો. તમારે એની જોડે આ હું બેઠા તારા બે ના ત્રણ ત્રણ બંને તમને નથી તાલ ખાતો. આ ગજમ હો તને આ ગજમ થયા તારે એક હતા એ કદું નથી ફરી કર્યું. પણ તમે પકડાયા આપડે અંધારામ કરીએ છીએ. કોઈ બાપર અજવાળામાં પકડાય છે, અંધારા ની ભૂલો પકડાય છે. અજવાળામાં ભોગવે એની ભૂલ. આ જગત ના લોકો શું કે પેલા ની ભૂલ કરો નાખે. આ બચારો કરો શું કરે? ચાલ આ બચારો એ પકડાઈ ગયો. જે ચોર નથી એને કશું પણ કાપનાર છે. જેને એક હિંસાનું પરમાણુ નથી એને મારનાર કોણ છે? સાપ કરનાર કોણ છે? આખું સાપનું આખી રૂમ ભરેલું હોય પેલા અંધારા ની અંદર પેલા ભાઈ બેસે એવો ચારિત્ર સિલવાનું પુરુષ તો આમ સાપ ઉપરા થપરી થઈ જાય પણ અડે નહીં, એને અડે તો સાપ ભરી જાય. એટલું બધું સિંહ નો પ્રતાપ છે. ક્યારે પણ કોઈ જીવ ને ચિંતિત માત્ર મન કોઈ પણ ભાવે, પાંચ ઇન્દ્રિય ભાવે, અહંકાર ભાવે, એ કશાય ભાવે, અંતસ્કન થી પણ ચિંતિત ખરાબ ભાવ ઉત્પન્ન ના થયો. જીવ માત્ર ને નહીં મારવાનો ભાવ નિરંતર રહ્યા કરતો, દુઃખ નહીં ભાવ મારવાનો નહીં પણ એને દુઃખ ન થાય એવા ભાવથી નિરંતર થતા શીલ વ્રત ઉભું થાય થયો અને શીલ સંસ્કાર નો ઉત્પન્ન થયા ને. તમે માલિક છો વર્ગના, ભાન નથી વ્યવહાર પ્રમાણે તમે ગમે તો યુ આર રિસ્પોન્સિબલ હોલ એન્ડ સર્વ રિસ્પોન્સિબલ. કોઈ બાપો તમારા વચ્ચે આવતો નથી, તમારો કોઈ છે નહીં, ઉપરી ઉપરી નથી, એની ગેરંટી લેખ જોઈ કોઈને જોઈ તો લખ્યાલું હિન્દુસ્તાનના લોકોને માટે, હા બીજા લોકો માટે નહીં, અહીંના લોકો જે ખુલ્લી દેવેલા થયેલા છે આધ્યાત્મ બાબત છૂટવાના માટે જેની તૈયારીઓ ચાલી રહી છે, ગંધ લાગી રહ્યા છે. એ ફક્ત જ્ઞાની પુરુષ મળવો છે, નિમિત્ત મળવું છે, કેવું હા, અને ઉપાદાન આપણને આપે થઈ ગયું. એ જ્ઞેયને ઉપાય દે બતાવી દે, શું થઈ ગયું કે લઈ આમ રાગ દેશ નો અધિકાર કાઢી કરે, રાગ દેશ કરવું એટલે રોજ ના હોય પછી પાછું એટલે ધૂળ ઉડાડી ઉપર શું કરવાનું, રોજ ના હોય ધૂળ ઉડાડવું. ભગવાને કહ્યું કશું ના કરવું, રોજ નહી નવું નહીં તો પેલો પાર નહીં આવે, એના કરતા ના છે ને તું રૂડા છે, ના છે ને તું રૂડા છે. કઈ જ્ઞાની પુરુષ મળશે, જ્ઞાની પુરુષ વગર કોઈ બલમાં નામ ના દઈશ, ભગવાન પણ એને પાર ન લઈ શકે, ભગવાન ના એવા અંગત નથી કે તમને મોક્ષ માં બેસાડી શકે. શું ભગવાન જ્ઞાની ને નિમિત્ત બનાવે, કેવું જ્ઞાની ને નિમિત્ત બનાવે. હા જ્ઞાની નો વશ એનો અર્થ કે જ્ઞાની કે એ પ્રમાણે ભગવાન કરે, ભગવાન કે એ પ્રમાણે નહીં, જ્ઞાની કે એ રીતે ભગવાન કરે. એથી તો શાસ્ત્ર માં કહ્યું ભગવાને કે અમે જ્ઞાની ને પુરુષ ને જ વશ થઈ બીજા કોઈને વશ કરતા નથી, વશ થતા નથી. ભગતો ગાતા હોય તમને ભગવાન વ્યસ્ત થાય છે ના બા, કોઈ નહીં, ભગતો ચક્રમ હોય, ગાડા હોય, ગાડા હોય જ્યાંથી કે શું શાક લેવા મળી ગયો ઉપડી જાય, શાક નું શાક નું રહી જાય, એ બધું ઘેર લોડી મૂકી દે ને ખમી જાય. પણ એ ભગવાન ભક્તો નો એક ગુણ હોય છે એના કરતા એ એકાગ્ર થતા જાય છે, ભગવાન ભગવાન ભગવાન ભગવાન વાડું ગયેલું સમજે નહીં કે સમજે, એનો જે ભાવ છે ને તે વધતો વધતો એકદમ સત્ય ભાવ ને પામે છે ત્યારે એને જ્ઞાની પુરુષ મળી આવે છે. ખોટું નથી પણ તમે તુહી તુહી ગાયા કરે વિચારો, શું કે ગાય છે તુહી, એનામાં હું તું બે જુદા છે, એમાં તે શું ગાયું છે, એમાં જ્ઞાની પુરુષ મળ્યા પછી હું એવું ગા, શું કે છે હું છો બધે એવું દેખાય, તમને હું છું એવું નહીં દેખાતો, બધે માયા ગઈ જુદી ગઈ, તારું ને મારું એ ભેદ સ્વરૂપ થઈ ગયું, પછી જગત માં રહેલ કેવા કેમ જુદે, આ તો અત્યારે ભૂતરું થઈ ગયા ને બસ, પછી કારણે અંધારી છે આવું અમે સાંભળ્યું નથી, અને વર્લ્ડે કોઈ જોડા વાંચ્યું પણ નહીં હોય, અપૂર્વ વાત છે, પૂર્વે ક્યારેય પણ અનુભવેલ નહીં, વાંચેલ નહીં, જાણેલી નહીં, એવી અક્રમ વાત છે. પછી ક્રમિક એટલે તો શું સ્ટેપ બાય સ્ટેપ, એ તો બધા રસ્તામાં લોકો જાય છે ને વાંખી વાંખી મરી ગયેલું થઈ ગયેલી બાજુની વાડીમાં હટાવેલા ઝાડ. એની બાજુ વાડી થી ત્યાં જવા જતા કેળા કેળા છોડાતા પ્રકૃતિ નો સ્વભાવ પણ લજામણી આપડે કહીએ ઘરમાં કોઈ છોકરા થઈ તારા થી હું કંટાળી ગયો છું એવું બોલે પ્રકૃતિ લજામણી થઈ ગયો લગાઈ જાય છોકરાને કહેવા ખાતર કેવું પડે તો કે પછી તરત આપણે કહેવું કે ખરેખર લગાવ્યો નથી બા શું કહ્યું ખરેખર લગાવ્યો કંટાળી ગયો નથી ખરેખર એવું કહેવું પડે હું થાકી ગયો છું એવું ના બોલાય પ્રકૃતિ લજામણી છે કેવી હા તરત જ લજાઈ જાય એ છે એ કે મારું નામ તમે કેમ દીધું છે હા એટલે આપણે થાકી ગયા હતા કેવું કે ના નથી લાગ્યું કઈ થાક નથી લાગ્યો હા બા કારણ પછી ના હોય ને તકે અજીર્ણ થઈ ગયો જેવું આપણે બોલીએ ને આ તો જવાબ જોડે આવે નહીં આયા પછી દર્દની શરૂઆત થાય નહીં જયારે જે જે વખતે જે જરૂરિયાત ઉભી થશે તે વખતે તે હાજર થશે શું કહે છે જે જે વખતે જે જરૂરિયાત ઉભી થશે તે વખતે હાજર તાકે મનપણમાં ધરમતા કેમ દોત નહીં તાકે માને બસકી કરાય એને લાગી દે ને કઈ દૂર તેના ધરવાનું દાડા દાડા બસકું લાગી જાય એટલે તે વખતે જરૂરિયાત નથી પછી જયારે જરૂરિયાત આવે સર આવે છે દોત તે પહેલા ચાર આવે છે પછી ડાળે બાળે બધું આવે અને લોક સાથે મારા વગર ચાલે એમ કે છે ઉના ઓછી થાય છે અંદર થઈ જાય નહીં જગત ચાલ્યા જ કરે છે નિરંતર કોઈને લીધે કોઈને કહે છે બાબાની તમારે રક્ષા કરવી પડતી નથી દોડ પણ મોકલ્યા છે કેટલાક ના મોકલે પણ બધાને આપે છે કે સરળ બધો છે પાર વગેરે નવી જીવ્યાત જ છે ઉપર વાળાનું જો આ માથાકૂટ કરવી પડી હોત ને તો ઉપર વાળો જ મરી જાત નું આ બધું આપડે મિકેનિકલ ગોઠવાઈ ગયેલું છે કેવું છે ભગવાનને કશું કરવું ના પડે મિકેનિકલ ગોઠવાઈ ગયેલું છે મિકેનિકલી ચાલ્યા કરે અને આ જગત ના લોકો જે આત્મા ખોવે છે ને એ આત્મા માને છે ને કે મિકેનિકલ આત્માને માને છે આત્મા મિકેનિકલ આત્મા આ શરીરમાં બે આત્મા હોય છે એક ક્રાંતિ વાળા આત્મા ખોવે છે ને કે મિકેનિકલ આત્મા ને આત્મા માને છે કોને માને છે મિકેનિકલ જે આત્મા છે ને તેને આત્મા માને છે અને જ્ઞાની પુરુષ હોય એટલા જ જાણતા હોય કે બધી ચીજ સામે આવે તમારો તમારા એટલી બધી ગજબની શક્તિઓ છે કે બધી ચીજ સામે આવે આપણે વળી હારી કઈ જઈએ પાછા ચિંતા બંધ થઈ ગઈ ચિંતા આક્રમણ મુજામણ કરી બંધ થઈ ગયું એવું નવું સમાજ ને એવું તો આક્રમણ મુજામણ ચિંતા વિંતા રહી શકે બસ એવું નામ સમાજ નાટ લગા સમાધિ લોકો કરે છે ને ભાઈ અને તે છોકરા ને કઈ છું નાક દબાય તો આમ નાક દબાવીએ ને આપડે એમ તો બધું કરી લઈએ એટલે હું સમાધિ કરવા માટે તારું નાક દબાવ બધું કરી લે મનાગીરી સમાજ થતી તમે ગાંડા માણસ શું કે છે આ તો હું તમારો શ્વાસ ઊંધાય છે કે છે આ હિન્દુસ્તાનમાં તો હઠયોગ કરવાનું બાકી રહી નાખ્યું લોકો હઠયોગ કરે છે ને નાક લગાવે સમાધિ કરે અહીં અહીંયા કરે અહીં જોતા પહેલા જ દુખાય વાંચે વાંચે બધા ભમર ભમર બધું દુખી જાય અને એની સમાધિ અરે હું આવું તો અમકે સમાધિ સ્થિર છે સ્વરૂપ ની પ્રાપ્તિ જ્ઞાનીપુર ભેગા થયા ત્યાંથી સમાધિ સુખ પડશે કેવું સ્વરૂપ ની પ્રાપ્તિ જ્ઞાનીપુર સમાધિ કોને કહેવાય કે આધિ વ્યાધિ ઉપાધિ હોય છતાં છતાં નહીં અંદર સમાધિ રહે ને તે સાચી આધિ વ્યાધિ ઉપાધિ હોય તો સંસાર છે એટલે હોય આધી કોને કહેવાય ઓછો છે કે આધી બહારથી આવે તે તકલીફ ના બહારથી આવે તેને ઉપાધિ કહેવાય અંદર આધી આધી અડધારી આફતા અને આધી કહેવાય કે ના અડધારી આફત આવે તો બહારથી આવી ને એટલે પછી એ ઉપાધિ કહેવાય હવે શબ્દ અંધે છે ને એવું છે ને કે આધી વ્યાધિ ની ઉપાધિ ઉપાધિ બહારથી આવે તો ઉપાધિ કહેવાય અને ભૂખ લાગે તરસ લાગે લાઈ ભરતી હોય માથું દુખતું હોય પગ ફાટતા હોય પેટ દુખતું હોય તો એ બધી વ્યાધિ કહેવાય કેવું વ્યાધિ ભૂખ તરસ બધું બધી વ્યાધિ કહેવાય શારીરિક દુઃખ ને સમજ ને અને કેવળ આ શરીરને કઈ પણ ના થતું હોય ખાવા અને બહારથી ઉપાધિ ના આવી અને આપણે પલંગમાં સુઈ ગયા હોય અને પછી કેવળ મનનું જ નહીં ચાલુ થઈ ગયું મનનું કેવળ એકલા જ મનનું દુઃખ અશાંતિ મનની અશાંતિ ઉભી થાય ને એને આથી કહેવાય એને આથી મનની અશાંતિ ઉભી થઈ એને આથી કહેવાય મન સિવાય દેહ નહીં પછી ગુરુ એ ઉપાધિ થઈ એને વ્યાધિ કહેવાય અને બહારથી આપણે બોલાવવા આવે ને કે સુરેન્દ્રભાઈ અહીં છે એટલે તમને એમ લાગે આ બધી પાછી ઉપાધિ થઈ જાય ભૂખ ના દુઃખ વ્યાધિ ના દુઃખ માનસિક દુઃખ એ બધા પરિસર કહેવાય અને ઉપસર્ગ બહાર થી આવે મારે તે ઉપસર્ગ કહેવાય રાતે ખાઈ પીને નિરાતે સુઈ જાય બધા ઘરના માણસો કે સુરેન્દ્રભાઈ સુઈ જાઓ નિરાતે 10:30 થયા પલંગ ને ચોખ્ખું હોય મચ્છરદારી હોય અને પછી પાહા ભેગા કરતા હતા બધા જે કરતા ભૂત કહેતું છે કે ખાધું પીધું છે કદી બહારથી બોલાવા નથી આવી એ આધી કહેવાય શું થાય અને જે બારથી જે આવે ને તે તમે કહો છો ને કે પેલું બારથી એકદમ તેને મોતી કહેવાય મોતી મોતી કહીએ એ તો હજુ હવે આવશે 1974 ચાલે છે ને હવે મધ્ય ચડવા મળશે આ બધી એક સમશન તરફ બીજી સમશન સાલ પછી મધ્ય જ ચાલુ થશે આ મધી જ આવી રહ્યો છે બધી એ નિરાંતે 6-8 વર્ષ કાઢો નિરાંતે જે અવસ્થા પડે ને તે અવસ્થાનું જતન કર્યા કરે આખી જિંદગી મુક્ત હોય છે ને 6 મહિના જો જેલ માં ગાડ્યા ને સૌભાગ્યવંતી નું સુખ લાગશે અને પછી રાડે તારે અંડા પણ દુઃખ ઉભા તો રાડે ની થઈ ગઈ રાણી ગયા અત્યારે રાણી હતી પછી સૌભાગ્યવંતી થઈ ગયું ને નાગ્યા સભાગ બનતા આ બધી અવસ્થા બદલાય છે. આત્મા તેને તે શરૂ કરે છે. કેવું આત્મા નું કઈ નિર્માણ થતો નથી. ભૂલી જાય છે પંથાળે છે, ઝઘડા થયા હોય તે ભૂલી જાય છે. આપણે શું લાગે પંથાળે સિનેમા સર્જક શક્તિ એટલે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ ઉભા થાય ત્યારે ઉદય થાય. સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. હા, ઘડિયાળ 4 વાગે કેરાના ઘડિયાળ 4 વાગે મુંબઈ ના મોટા ઘડિયાળ 4 વાગે ને અહીં સૂર્ય નહીં આવે એવું બને નહીં. શું કહ્યું એમને ઉતાવળ હોય તો અહીં અવાય નહીં. ઉદય ક્યારે થાય એમનો સૂર્યોદય? અહીં ઘડિયાળમાં બધા ઘડિયાળમાં મળતું આવે. કેવું એટલે ઉદય કર્મ છે તે એ સર્જક શક્તિ છે. સર્જક શક્તિ ના આધીન છે. સર્જક શક્તિ એને ચાર્જ કહે છે. આપણે એને ચાર્જ કહીએ, એને પુરુષાર્થ નથી કહેતા. પુરુષાર્થ કેવો તમે કહો? ભાવને પુરુષાર્થ કહેવાય ને? આપડે સાચો ભાવ જયારે ભાન થયું, આપડે સ્વભાવ ને જાણે ગુણો થઈ એ પુરુષાર્થ ને. અને એમાં રહે આપડે પુરુષાર્થ કઈ રીતે આમ લક્ષણ થી જાણવું? ભાવા ભાવ બધું આપડે એમાં ગાઈ દીધું. કેવું સ્વભાવ ભાવ નો અર્થ છે પાછો કોઈ ભાવ નહીં એમાં જ્ઞાતા. સ્વભાવ ભાવ જ્ઞાતા દસતા પરમાનંદ માં આ બધા સ્વભાવ ભાવ જ રહેશે. આનંદ ને રહ્યા જ કરે છે. સદન પડે કે આનંદ એમને એ ચાખતા નથી. તે વખતે એ ગયા હોય હોટલ મૂકેલી જગ્યા ગયા હોય. કયા લક્ષણ થી છે ચાખે છે? વગર જાણે ચાખે છે કયા લક્ષણ થી? પુરુષાર્થ લક્ષણ થી કહેવાય કે ઉદાહરણ લક્ષણ થી? નહીં, પુરુષાર્થ તો ચાલુ જ છે પણ પરાક્રમ ની દ્રષ્ટિ થી ચાલે. ચાખે છે પણ આપણે પરાક્રમ ભાવમાં નથી. પરાક્રમ ભાવમાં એટલે જે છે ભોગવવાનો ભાવ, એને મારે પરાક્રમ તો કરવું પડે ને. કેવું ગમે તો સામાયિક કરીને કરે, બીજું કરીને કરો, પણ પરાક્રમ માં આવો. હું થયા પછી પુરસાદ તો હોય. કોઈ નિયમિત નથી. કોઈક વખત સામાયિક માં બેઠા હોય એ વખતે બિલકુલ એકાકાર ન થાય. રસ્તામાં એવું જબરદસ્ત એકાકાર થઈ જાય કે આનંદ આનંદ થઈ જાય. પરાક્રમ ભાગ જુદો છે. પરાક્રમ માં પોતાને કશું કરવાનું નથી. પોતાનો ભાવ પરાક્રમ ઉત્પન્ન થાય છે એટલે પેલી કેટલા બધું તે પ્રમાણ કરી છે. ભાવ પરાક્રમ એટલે શું કે મારા પરાક્રમ ભાવ માં આવું છે. એવું ભાવ હતો નથી એમને, એમને એવું હતો નથી. પણ એ પોતાનું પરાક્રમ ભાવ એટલે હું જે ભાવ હોય ને તેનાથી આ પરાક્રમ જે લખે છે ને પરાક્રમ, એ પરાક્રમ ભાવ જુદી વસ્તુ છે. એલર્ટનેસ. શું કહ્યું? એલર્ટનેસ. એલર્ટનેસ. મારે એલર્ટનેસમાં જ રહેવું છે એવું નક્કી હોય જેને પરાક્રમ ભાવમાં, તેને તેની વ્યવસ્થા કરી આપે. કોણ કરી આપે? પ્રજ્ઞા. અને જેને એસ દેર છે રહેશે. પરાક્રમ ભાવ એટલે